શ્રી નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ બીજો અધ્યાય 39મો આપણે અનુક્રમણિકા પ્રમાણે અત્યારે નંબર લેશું એટલે ભાગ બીજાનો પહેલો અધ્યાય છતાં આપણે એને 39 નંબર કહેશું. ભાગ બીજો અધ્યાય 39મો સૃષ્ટિ તત્વનું વર્ણન, જીવની સત્તાનું પ્રતિપાદન અને આશ્રમોના આચારનું નિરૂપણ. નારદજીએ પૂછ્યું, હે સનંદજી, આ સ્થાવર જંગમ રૂપ જગતની ઉત્પત્તિ શેમાંથી થઈ છે અને પ્રલય સમયે આ શેમાં લીન થાય છે? શ્રી સનંદજી બોલ્યા, હે નારદજી, સાંભળો, હું ભરદ્વાજના પૂછવાથી ભૃગુજીએ જે આ શાસ્ત્ર વિશે કહ્યું છે તે જ કહું છું. ભૃગુજી બોલ્યા, હે ભરદ્વાજ, મહર્ષિએ જે પૂર્વપુરુષને માનસ નામે જાણ્યા અને સાંભળ્યા છે તે આદિ અંતરહિત દેવ અવ્યક્ત નામથી વિખ્યાત છે. તેઓ અવ્યક્ત પુરુષ, શાશ્વત, અક્ષય અને અવિનાશી છે. તેમનામાંથી ઉત્પન્ન થઈને બધા ભૂત પ્રાણી જન્મ અને મૃત્યુને પ્રાપ્ત થાય છે. તે સ્વયં ભગવાન નારાયણે પોતાની નાભીમાંથી તેજોમય દિવ્ય કમળ પ્રગટ કર્યું. તે કમળથી બ્રહ્મા ઉત્પન્ન થયા, જે વેદ સ્વરૂપ છે. તેમનું બીજું નામ વિધિ છે. તેમણે સર્વ પ્રાણીઓના શરીરની રચના કરી છે. આ પ્રમાણે આ વિરાટ વિશ્વના રૂપમાં સાક્ષાત ભગવાન વિષ્ણુ જ બિરાજી રહ્યા છે, જે અનંત નામે વિખ્યાત છે. તેઓ સંપૂર્ણ ભૂતોમાં આત્મા રૂપે સ્થિત છે, જેમનું અંતઃકરણ શુદ્ધ નથી. એવા પુરુષો માટે તેમનું જ્ઞાન બહુ કઠણ છે. ભરદ્વાજીએ પૂછ્યું, જીવ શું છે અને કેવો છે એ હું જાણવા ઈચ્છું છું. રક્ત અને માંસનો સમૂહ તથા મેદ સ્નાયુ અને અસ્થિઓના સંગ્રહરૂપી આ શરીર નષ્ટ થયા પછી તો જીવ ક્યાંય દેખાતો નથી. ભૃગુએ કહ્યું, હે મુને, સામાન્ય રીતે પાંચ ભૂતોથી બનેલા શરીરને અહીં એકમાત્ર અંતરાત્મા ધારણ કરે છે. તેજ, ગંધ, રસ, શબ્દ, સ્પર્શ, રૂપ તથા અન્ય ગુણોનો પણ અનુભવ કરે છે. અંતરાત્મા સંપૂર્ણ અંગોમાં વ્યાપ્ત રહે છે. તે જ તેમાં થનારા સુખ દુઃખોનો પણ અનુભવ કરે છે. આ સંસારના પાંચે તત્વ જ્યારે અલગ અલગ થઈ જાય છે ત્યારે તે આ દેહને છોડીને અદૃશ્ય થઈ જાય છે. ચેતના જીવનો ગુણ કહેવાય છે. તે સ્વયં ચેષ્ટા કરે છે અને બધાને ચેષ્ટામાં જોડે છે. હે મુને, દેહનો નાશ થતા જીવનો નાશ થતો નથી. જે લોકો દેહના નાશથી જીવના નાશની વાત કરે છે તે અજ્ઞાની છે અને તેમનું આ કથન મિથ્યા છે. જીવ તો આ શરીરથી બીજા શરીરમાં ચાલ્યો જાય છે. તત્વદર્શી પુરુષ પોતાની તીવ્ર અને સૂક્ષ્મ બુદ્ધિથી જ તેના દર્શન કરે છે. વિદ્વાન પુરુષ શુદ્ધ અને સાત્વિક આહાર કરીને સદા રાત્રિના પહેલા અને પાછલા પ્રહરમાં યોગયુક્ત તથા વિશુદ્ધ ચિત્ત લઈને પોતાની અંદર જ આત્માના દર્શન કરે છે. મનુષ્ય તમામ ઉપાયોથી લોભ અને ક્રોધને કાબૂમાં કરવા જોઈએ. બધા જ્ઞાનોમાં આજ પવિત્ર જ્ઞાન છે અને આજ આત્મસંયમ છે. લોભ અને ક્રોધ સદા મનુષ્યના શ્રેયનો વિનાશ કરતા હોય છે. તેથી સર્વથા તેમનો ત્યાગ કરવો જોઈએ. ક્રોધથી સદા લક્ષ્મીને બચાવવી અને માત્સર્યથી તપની રક્ષા કરવી. માન અપમાનથી વિદ્યાને બચાવે તથા પ્રમાદથી આત્માની રક્ષા કરે. હે બ્રહ્મન, જેના બધા કાર્ય કામનાઓના બંધનથી રહિત હોય છે તથા ત્યાગને માટે જેણે પોતાના સર્વસ્વની આહુતિ આપી દીધી છે તે જ ત્યાગી અને બુદ્ધિમાન છે. કોઈ પણ પ્રાણીની હિંસા ન કરવી, બધા સાથે મિત્રીભાવ નિભાવતા રહેવું અને સંગ્રહનો ત્યાગ કરીને બુદ્ધિ દ્વારા પોતાના ઇન્દ્રિયોને વશ કરવી. કાર્ય એવું કરવું કે જેમાં શોકને માટે સ્થાન ન હોય તથા જે આલોક અને પરલોકમાં પણ ભયાનક ન હોય. સદા તપસ્યા કરતા રહીને ઇન્દ્રિયોનું દમન તથા મનનો નિગ્રહ કરતા રહીને મુનિ વૃત્તિથી રહેવું. આસક્તિના જેટલા વિષયો છે તે બધામાં અનાસક્ત રહેવું અને જે કોઈનાથી પરાજિત નથી તે પરમેશ્વરને જીતવા, જાણવા યા પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખવી. ઇન્દ્રિયોથી જે જે વસ્તુઓનું ગ્રહણ થાય છે તે બધું વ્યક્ત છે. આ જ વ્યક્તની પરિભાષા છે, જે અનુમાન દ્વારા થોડી થોડી જાણી શકાય છે. તે ઇન્દ્રિયાતીત વસ્તુને અવ્યક્ત જાણવી જોઈએ. જ્યાં સુધી જ્ઞાનની કમીના કારણે પૂરો વિશ્વાસ ન થઈ જાય ત્યાં સુધી જ્ઞેય સ્વરૂપ પરમાત્માનું ભજન કરતા રહેવું જોઈએ અને પૂર્ણ વિશ્વાસ થઈ ગયા પછી મનને તેમાં જોડી દેવું જોઈએ, અર્થાત ધ્યાન કરવું જોઈએ. પ્રાણાયામ દ્વારા મનને વશ કરવું અને સંસારની કોઈ પણ વસ્તુનું ચિંતન ન કરવું, હે બ્રહ્મન. સત્ય જ વ્રત, તપસ્યા અને પવિત્રતા છે. સત્ય જ પ્રજાની સૃષ્ટિ કરે છે. સત્ય વડે જ આ લોક ધારણ કરી શકાય છે અને સત્યથી જ મનુષ્ય સ્વર્ગ લોકમાં જાય છે. સત્યમ વ્રતમ તપઃ શોચમ સત્યમ વિસૃજતે પ્રજા, સત્યેન ધાર્યતે લોકઃ સ્વઃ સત્યનેવ ગચ્છતિ. નારદ પુરાણ પૂર્વભાગ ભાગ બીજો અધ્યાય 43મો શ્લોક સંખ્યા 81-82. આ સત્ય તમોગુણનું સ્વરૂપ છે. તમોગુણ મનુષ્યને નીચે નરકમાં લઈ જાય છે. તમોગુણથી ગ્રસ્ત મનુષ્ય અજ્ઞાન રૂપ અંધકારથી આવૃત હોવાના કારણે જ્ઞાનમય પ્રકાશને જોઈ શકતો નથી. નરકને તમ અને દુષ્પ્રકાશ કહે છે. આ લોકની સૃષ્ટિ શારીરિક અને માનસિક દુઃખોથી પરિપૂર્ણ છે. જ્યાં જે સુખ છે તે પણ ભવિષ્યમાં દુઃખને જ લાવવાનું છે. જગતને આ સુખ દુઃખોથી યુક્ત જોઈને વિદ્વાન પુરુષ મોહિત થતા નથી. બુદ્ધિમાન પુરુષે તે દુઃખથી છૂટવાનો પ્રયત્ન કરવો જોઈએ. પ્રાણીઓને આ લોક અને પરલોકમાં પ્રાપ્ત થનારું જે સુખ છે તે અનિત્ય છે. મોક્ષરૂપી ફળથી વધીને કોઈ સુખ નથી, તેથી તેની જ અભિલાષા કરવી જોઈએ. ધર્મને માટે જે સમ દમ વગેરે સદગુણોનું સંપાદન કરવામાં આવે છે તેનો ઉદ્દેશ્ય પણ સુખની પ્રાપ્તિ જ છે. સુખરૂપી પ્રયોજનની સિદ્ધિને માટે જ બધા કર્મોનો આરંભ કરવામાં આવે છે. પરંતુ અનૃત એટલે કે અસત્યથી તમોગુણનો પ્રાદુર્ભાવ થાય છે, પછી તે તમોગુણથી ગ્રસ્ત મનુષ્ય અધર્મની પાછળ જ ચાલે છે. ધર્મના પથ પર ચાલતા નથી. તે ક્રોધ લોભ મોહ હિંસા અને અસત્ય વગેરેથી આવૃત થઈને ન તો આ લોકમાં સુખ પામે છે કે ન પરલોકમાં પણ નાના પ્રકારના રોગ વ્યાધિ અને ઉગ્ર તાપથી પીડાય છે. વધ બંધનજન્ય ક્લેશ વગેરેથી તથા ભૂખ તરસ અને પરિશ્રમજન્ય સંતાપથી સંતપ્ત રહે છે. વર્ષા આંધી વધારે ગરમી અને વધારે ઠંડીના ઉપદ્રવથી ચિંતિત રહે છે. શારીરિક દુઃખોથી દુઃખી તથા બંધુ ધન વગેરેના નાશ અથવા વિયોગથી પ્રાપ્ત થનારા માનસિક શોકોથી વ્યાકુળ રહે છે અને જરા તથા મૃત્યુજનિત કષ્ટથી અથવા અન્ય કોઈ પ્રકારના દુઃખોથી વ્યતીત રહ્યા કરે છે. સ્વર્ગલોકમાં જ્યાં સુધી જીવ રહે છે સદા તેને સુખ જ મળે છે. આ લોકમાં સુખ દુઃખ બંને મળે છે અને નરકમાં માત્ર દુઃખ જ મળે છે. વાસ્તવિક સુખ તો પરમ પદ સ્વરૂપ મોક્ષ જ છે. ભરદ્વાજજી બોલ્યા, બ્રહ્મર્ષિએ પૂર્વકાળમાં જે ચાર આશ્રમોનું વિધાન કર્યું છે તે આશ્રમોના પોતપોતાના આચાર ક્યાં છે એ બતાવવાની કૃપા કરો. ભૃગુજીએ કહ્યું, હે મુને, જગતનું હિત સાધન કરનારા ભગવાન બ્રહ્માજીએ પહેલાથી જ ધર્મની રક્ષા માટે ચાર આશ્રમોનો ઉપદેશ કર્યો છે. તેમાંથી ગુરુકુળમાં નિવાસને જ પહેલો આશ્રમ કહેવામાં આવ્યો છે. આશ્રમમાં સોચ સંસ્કાર નિયમ અને વ્રતના નિયમપૂર્વક પાલનમાં ચિત્ત લગાવીને બંને સંધ્યાઓના સમયે ઉપાસના કરવી જોઈએ. સૂર્યદેવ તથા અગ્નિદેવનું ઉપસ્થાન કરવું, આળસ છોડીને ગુરુને પ્રણામ કરવા, ગુરુમુખે વેદનું શ્રવણ અને અભ્યાસ કરીને પોતાના અંતકરણને પવિત્ર કરવું, ત્રણેય સમય સ્નાન કરીને બ્રહ્મચર્ય પાલન, અગ્નિહોત્ર તથા ગુરુ શુશ્રુષા કરવી, દરરોજ ભિક્ષા માગવી અને ભિક્ષામાં જે કંઈ પ્રાપ્ત થાય તે બધું ગુરુને અર્પણ કરી દેવું તથા પોતાના અંતરાત્માને પણ ગુરુના ચરણોમાં અર્પિત કરી દેવું. ગુરુના વચન અને આજ્ઞા પાલન કરવામાં કદી પ્રતિકૂળતા ન બતાવવી, સદા આજ્ઞા પાલન માટે તૈયાર રહેવું તથા ગુરુની કૃપાથી પ્રાપ્ત થયેલા વેદશાસ્ત્રોના સ્વાધ્યાયમાં તત્પર રહેવું. આ વિષયમાં ઉક્તિ પ્રસિદ્ધ છે, જે દ્વિજ ગુરુની આરાધના કરીને વેદનું જ્ઞાન પ્રાપ્ત કરે છે તેને સ્વર્ગરૂપી ફળની પ્રાપ્તિ થાય છે અને તેના સંપૂર્ણ મનોરથ સિદ્ધ થાય છે. બીજા આશ્રમને ગ્રહસ્થ કહે છે. તેના સદાચારનું જે સ્વરૂપ છે તેની પૂરી વ્યાખ્યા કરીશું. જે ગુરુકુળમાંથી આવેલા સદાચાર પરાયણ સ્નાતક છે અને ધર્માનુષ્ઠાનનું ફળ ઈચ્છે છે તેમના માટે ગૃહસ્થ આશ્રમનું વિધાન છે. એમાં ધર્મ અર્થ કામ ત્રણેયની પ્રાપ્તિ થાય છે. અહીં ત્રિવર્ગ સાધનની અપેક્ષા રાખીને નિંદિત કર્મોના પરિત્યાગપૂર્વક ઉત્તમ ન્યાયયુક્ત કર્મથી ધનોર્પાર્જન કરવું, વેદોના સ્વાધ્યાય દ્વારા પ્રાપ્ત પ્રતિષ્ઠાથી અથવા બ્રહ્મર્ષિઓ દ્વારા બતાવેલા માર્ગથી પ્રાપ્ત થયેલા ધન દ્વારા અથવા સમુદ્રમાંથી ઉપલબ્ધ થયેલા દ્રવ્ય દ્વારા અથવા નિયમોના અભ્યાસ તથા દેવતાઓના કૃપા પ્રસાદથી મળેલી સંપત્તિ દ્વારા ગૃહસ્થ પુરુષ પોતાનો વ્યવહાર ચલાવે. ગૃહસ્થ આશ્રમને બધા આશ્રમોનું મૂળ કહે છે. ગુરુકુળમાં નિવાસ કરનારા બ્રહ્મચારી, સંન્યાસી તથા અન્ય લોકો જે સંકલિત વ્રત, નિયમ અથવા ધર્મનું અનુષ્ઠાન કરવાવાળા છે, તે બધાનો આધાર ગૃહસ્થાશ્રમ છે. એ સિવાય પણ ગૃહસ્થ આશ્રમમાં ભિક્ષા અને બલિવેશો વગેરેનું વિતરણ ચાલતું હોય છે. વાન પ્રસ્થોને માટે પણ જરૂરી દ્રવ્ય સામગ્રી ગૃહસ્થાશ્રમથી જ પ્રાપ્ત થાય છે. પ્રાય એ શ્રેષ્ઠ પુરુષ ઉત્તમ પથ્ય અન્નનું સેવન કરીને સ્વાધ્યાયના પ્રસંગથી અથવા તીર્થયાત્રાને માટે દેશ દર્શનના નિમિત્તે આ પૃથ્વી પર ઘૂમતા રહે છે. ગૃહસ્થના માટે ઉચિત છે કે સામે જઈને તેમનું સ્વાગત કરે, જેમના તેમના ચરણોમાં માથું ઝુકાવે, તેમની સાથે ઈર્ષારહિત વચન બોલે, તેમના માટે આવશ્યક વસ્તુઓનું દાન કરે, તેમને સુખ અને સત્કારપૂર્વક આસન આપે અને તેમના માટે સુખપૂર્વક ખાવા પીવાની સારી વ્યવસ્થા કરે. આ વિષયમાં આ ઉક્તિ છે, જેના ઘેરથી અતિથિ નિરાશ થઈને પાછો જાય છે તેને તે પોતાનું પાપ આપીને તેનું પુણ્ય લઈને ચાલ્યા જાય છે. અતિથિરસ્ય ભગ્નાશો ગૃહાત પ્રતિ નિર્વર્તતે સદત્વા દુષ્કૃતમ તસ્મે પુણ્યમાદાય ગચ્છતિ. નારદ પુરાણ પૂર્વ ભાગ, ભાગ બીજો, અધ્યાય 43મો, શ્લોક સંખ્યા 113. આ ઉપરાંત ગૃહસ્થ આશ્રમમાં યજ્ઞ કર્મો દ્વારા દેવતા તૃપ્ત થાય છે. શ્રાદ્ધ અને તર્પણથી પિત્રોની તૃપ્તિ થાય છે. વિદ્યાનું વારંવાર શ્રવણ અને ધારણાથી ઋષિ સંતુષ્ટ થાય છે અને સંતાનો ઉત્પન્ન થવાથી પ્રજાપતિ સંતુષ્ટ થાય છે. આ વિષયમાં આ ગૃહસ્થાશ્રમમાં બધા પ્રાણીઓ માટે વાત્સલ્ય ભાવ હોય છે. દેવતા અને અતિથિઓનું વાણી દ્વારા સ્તવન કરવામાં આવે છે. એમાં બીજાઓને સતાવવા, કઠોરતા કરવી કે કષ્ટ આપવું નિંદિત છે. એ જ પ્રમાણે બીજાઓની ઉપેક્ષા તથા પોતાનામાં અહંકાર કે દંભનું હોવું એ પણ નિંદિત માનવામાં આવ્યું છે. અહિંસા, સત્ય અને અક્રોધ આ બધા આશ્રમને માટે તપ છે, જેના ગૃહસ્થાશ્રમમાં દરરોજ ધર્મ અર્થ કામરૂપ ત્રિવર્ગનું સંપાદન થાય છે. ત્યાં લોકમાં સુખનો અનુભવ કરીને શ્રેષ્ઠ પુરુષોની ગતિને પ્રાપ્ત થાય છે. જે ગૃહસ્થ ઉચ્છ વૃત્તિથી રહીને પોતાના ધર્મ પાલનમાં તત્પર છે અને કામ્ય સુખને ત્યાગી દીધું છે, તેના માટે સ્વર્ગલોક દુર્લભ નથી. વાનપ્રસ્થી પણ ધર્મનું અનુષ્ઠાન કરતા રહીને પુણ્ય તીર્થો તથા નદીઓ અને ઝરણાઓની સમીપ રહે છે. વનોમાં રહીને તપસ્યા કરતા રહીને ઘૂમે છે. ગ્રામીણ વસ્ત્ર, ભોજન અને ઉપભોગનો તેઓ ત્યાગ કરી દે છે. જંગલના અન્ન, ફળ, મૂળ અને પાંદડાનું મર્યાદિત તથા નિયમિત ભોજન કરે છે. પોતાના સ્થાન પર જ બેસે છે અને પૃથ્વી, પથ્થર, રેતી, કાંકરા વગેરે પર સૂઈ જાય છે. કાસ, દર્ભ, મૃગચર્મ તથા વલકલથી જ પોતાના શરીરને ઢાંકે છે. કેસ, દાઢી, મૂછ, નખ તથા લોમ ધારણ કરે છે. નિયત સમયે સ્નાન અને શુષ્ક બલિવેશ અને હોમનું શાસ્ત્રોક્ત અનુષ્ઠાન કરે છે. સમિધા, કુશા, પુષ્પ સંચય તથા સંમાર્જન વગેરે કાર્યોમાં જ વિશ્રામ પ્રાપ્ત કરે છે. ઠંડી, ગરમી તથા વાયુના આઘાતથી તેમના શરીરની ચામડી ફાટી જાય છે. અનેક પ્રકારના નિયમ અને યોગચર્યાના અનુષ્ઠાનથી તેમના શરીરનું માંસ અને રક્ત ક્ષીણ થઈ જાય છે અને તેઓ માંસ, હાડ, ચામડાના દેહમાં રહીને ધૈર્યપૂર્વક સત્વગુણના યોગથી શરીર ધારણ કરે છે. જે બ્રહ્મર્ષિઓ દ્વારા વિહિત આ વ્રતચર્યાનું નિયમપૂર્વક પાલન કરે છે તે અગ્નિની જેમ સંપૂર્ણ દોષોને બાળી નાખે છે અને દુર્જન લોક પર અધિકાર પ્રાપ્ત કરી લે છે. હવે સંન્યાસીઓનો આચાર બતાવવામાં આવે છે. ધન, સ્ત્રી અથવા રાજોચિત સામગ્રીઓમાં જે આપણો સ્નેહ થઈ ગયો છે તે સ્નેહબંધનને કાપીને તથા અગ્નિહોત્ર વગેરે કર્મોનો વિધિપૂર્વક ત્યાગ કરીને વિરક્ત તથા જિજ્ઞાસુ પુરુષ સંન્યાસી થાય છે. તેઓ રોડા, પથ્થર અને સ્વર્ણને સમાન સમજે છે. ધર્મ, અર્થ અને કામમયી પ્રવૃત્તિઓમાં તેમની બુદ્ધિ આસક્ત થતી નથી. શત્રુ, મિત્ર અને ઉદાસી પ્રત્યે તેમની દ્રષ્ટિ સમાન રહે છે. તેઓ સ્થાવર, જરાપુંજ, અંડજ અને સ્વેદજ પ્રાણીઓ પ્રત્યે મન, વાણી અને ક્રિયા દ્વારા કદી દ્રોહ કરતા નથી. તેમનું કોઈ એક નિવાસ સ્થાન હોતું નથી. તેઓ પર્વત, નદી તટ, વૃક્ષના મૂળ તથા દેવ મંદિર વગેરે સ્થાનોમાં રોકાય છે અને વિચરતા રહીને પણ કદી કોઈ સમૂહની પાસે જઈને રહે છે અથવા નગર કે ગામમાં વિશ્રામ કરે છે. ક્રોધ, અભિમાન, લોભ, મોહ, કુંપણતા, દંભ, નિંદા તથા અહંકારના કારણે તેમના દ્વારા કદી હિંસા થતી નથી. આ વિષયમાં એવું કહેવામાં આવે છે, જે મુનિ પ્રાણી માત્રને અભયદાન આપીને સ્વચ્છંદ વિચરે છે તેમને કદી તે બધા પ્રાણીઓથી ભય રહેતો નથી. અભયમ સર્વભૂતેભ્યો દત્વા યશ્વરતે મુનિ રતે મુનિ નતસ્ય સર્વભૂતેભ્યો ભયમુત્પદ્યે કવચિત ક્વચિત. નારદ પુરાણ પૂર્વભાગ ભાગ બીજો અધ્યાય 43મો શ્લોક સંખ્યા 125મો. બ્રાહ્મણ સંન્યાસી અગ્નિહોત્રને પોતાના શરીરમાં સ્થાપિત કરીને શરીરરૂપી અગ્નિને તૃપ્ત કરવા માટે ભિક્ષાન્નરૂપી ભવિષ્યની આહુતિ પોતાના મુખમાં નાખે છે અને તે શરીર સંચિત અગ્નિ દ્વારા ઉત્તમ લોકમાં જાય છે. પોતાના સંકલ્પ અનુસાર બુદ્ધિને સંયમમાં નાખનાર જે પવિત્ર બ્રાહ્મણ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે સંન્યાસ આશ્રમમાં વિચરે છે તે ઈંધણ રહિત અગ્નિની જેમ પરમ શાંતિમય બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે. નારદ પુરાણ પૂર્વભાગ ભાગ બીજો અધ્યાય 39મો સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.